દાદા ભગવાન સાથે વર્તમાન આરોગ્ય ક્ષેત્ર વિચારતા દાદા ભગવાન સાથે મહાવીર ક્ષેત્ર રમે તો વિચારતા પંત પરમેશ્વર ભગવાન ભગવાન ને બોલ્યા કરવાનું બધા દાદા ભગવાન ને નિશ્ચય અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર દાદા ભગવાન ના સરળ જ્ઞાની મહાત્મા નો અત્યંત ભક્તિ કરવાનું આખા બ્રહ્માંડ નમસ્કાર કરું રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે જેથી આખા જગત ને ભગવત સ્વરૂપે સિદ્ધાત્મા સ્વરૂપ છે જેથી આખા જગત ને સિદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે જેથી આખા જગત ને તત્વ જ્ઞાને કરી દર્શન કરું છું એટલું બોલી અને અશરણ ગચ્છામી અશરણ જવાનું હા એટલું બોલી અને અહીંથી આ વિધિ થાય છે શરણ વિધિ જ્ઞાન સાક્ષાત પામેલા માટેની નિશ્ચય વ્યવહાર શરણ વિધિ બરાબર આથી આ બોલવાની બસ અહી સુધી પૂર પૂર આટલું જ કરવાનું તમારે બસ અને આ છે જ્ઞાન ના પામેલ હોય તેના માટે બરાબર ના પામેલ હોય એના માટે એ તમારે જોવાની જરૂર નથી બરાબર તમારે એક જ કરવાની બરાબર બરાબર આમાં પાંચ આજ્ઞાઓ લખી છે બધી બરાબર જય અગ્રણી અગ્રપૂર્વક નહીં આમ જય સચિદાન એવું ફાવતી જાય તો પછી નિષ્ઠા પડે એવું થાય પછી કેવું બે સૌ બે બીજાની હિંમત હિંમત એટલે પછી આજે આપડે કામ કરવાનું એ આવે છે એટલે પછી જોઈ લે પછી અમે પાછળ બનાવી હતા સત્સંગ કરતા કરતા કરતા જો એમની ભાવતી જાય એમને જ્ઞાન અપાવી દેવાનું પછી એક થી બે ભલા કેવો તો બાદ ના વધુ દેખાય બંધ કરતી બરાબર સ્વતંત્ર છે દરેક કોઈ કોઈ નોકરી નથી એ જો ખુશી હોય તો આપણા બાજુ બરોબર પછી એમાં બંધ બહુ આનંદ અને એની રીતે આનંદમાં રાખવા હલતા રહેવું આપડે આપડે કારણ કે એ સુધાર પાસે આપડે જુદાર જેમ કરે છે અને આવે એ બધા નામે સુધાર્થમાં કોઈ દર્શન કરી દેવાનું ચૂકવો નહીં આવે કોઈ દર્શન ચૂકવો નહીં બધા એક્સેપ્ટ કર્યું રાતું ધ્યાન કરજો રાતે આપડે વર્તી અને બધા તો આવે ને કોઈ નવરાશ ના હોય ને કોઈ કામ ના હોય આજ મારે વારે ઘડી વર્તી મોડે થઈ જાય મોડે થઈ જાય પછી બોલે જ કરવા અંદર આહાર વરવા દે એટલે બધા બહુજનો સુધાર ના દેખાય એટલે બધા ગાય ભેર દેખાય છે બધા જોતા દેખાય ઉપયોગ પૂર્વક શુદ્ધ ઉપયોગ કરાય હા જી શુદ્ધ જોઈએ ને એમ નામ શુદ્ધ ઉપયોગ શુદ્ધ ઉપયોગ આપડે આપડી જાતને શુદ્ધ જોઈએ બીજા નામ શુદ્ધ જોઈએ શુદ્ધ ઉપયોગ કરાય અને શુદ્ધ ઉપયોગ ને ક્ષમતા ધારી જ્ઞાન ધ્યાન મનોહારી કર્મ કલંકુ જીવ દૂર નિવારી જીવ વય શ્રી નારી પેલો સુભાષ નો ઉપયોગ હતો મારા તમારે શું નામ તક નવીન ચંદ્ર, નવીન ચંદ્ર બોલીએ પણ આપડે આપડે બિલીફ માં ના હોય, બિલીફ બધી ઉડી ગઈ, આ રોંગ બિલીફ હોય છે બધી તે ઉડી ગઈ, અને રાઈટ બિલીફ હતી કે શુદ્ધાર્થ માં છું. કયા નંબર ની બહાર નો ગાડી ખબર પડે ફાયદો નિકાલ કરવાનો, પછી આપણું ધ્યાન ધ્યાન છોડી દેવાનું. આપણું ધ્યાન કેવું છે, ધ્યાન નહીં હા છોડીએ ધ્યાન જવાનું, ફાઈલ નો પેલો નિકાલ કરી પછી ધ્યાન કરે છે. એ તો બધા જો કે તમે ખબર પડી ને, એટલે આ ધ્યાન જે મળ્યું ત્યારે સિદ્ધાર્થમાં હું પ્રતિથી નિરંતર પ્રતિથી ઉત્પન્ન થયું. શું થયું? નિરંતર પ્રતિથી, નિરંતર દર્શન થયું. એટલે જ્ઞાન કેવળ જ્ઞાન થવાનું અને કેવળ ચારિત્ર આવવાનું એવા ધીમે ધીમે ધીમે આવે. એટલે આ દશા જે મૂળ દશા હતી આત્માની, તે આજ અંતરાત્મા દશા થઈ. શું થઈ? અંતરાત્મા. ગુજરાતમાં તો થઈ ગઈ નથી, અંતરાત્મા દશા ક્યાંથી? ત્યાં તો ભાઈ નો નિકાલ કરવાનો. શું કરવાનો? નિકાલ કરવાનો. ફાયદો નિકાલ કરવા છે. ફાયદો નિકાલ ના હોય તરત પોતા સુધાર્થમાં ધ્યાન કરવાનું. બે કામ કરવાના હોય, ઇન્ડિવ ગવર્મેન્ટ તરીકે અંતરાત્મા એટલે ઇન્ડિવ ગવર્મેન્ટ. અને ફાયદો બધા નિકાલ થઈ ગયો તો ફૂલ ગવર્મેન્ટ બધું રહ્યું નથી. ફાયદો ના સંભાવે ભૂખે પડી છે, ના ભૂખે પડી છે. આપડે આપડે વ્યવસ્થિત જોતું, પણ આપડે અહીંયા આગળ આપડે અહીં તો જે બને એ બધું જોયા કરવાનું. આપડે હવે આપડે જ્ઞાતા દશા નવીન ચંદ્ર માં જે દશા થાય એ આપડે જોયા કરવાનું. આપડે વ્યવસ્થા તાપામાં શું છે ઇગોઇઝમ ઉડી ગયું. હું નવીન ચંદ્ર છું ત્યાં સુધી ઇગોઇઝમ હતું, અહંકાર હતો. હું સુધાર અહંકાર ઉડી ગયો. અહંકાર ઉડી આ બધું કરાશે. જય સત્ય. આવતા મહિનામાં લાભ આપીશું, નવેમ્બર મહિનામાં. આઠ દસ ઓગણસી કેતીભાઈ નરસિંહ ને ત્યાં વડાલા સાંજે. આપણે અવિનાશભાઈ નો પ્રશ્ન છે. અવિનાશભાઈ, આપ જે કહે છો ને કે અમે આ બેઝિક આપીએ છીએ, પાયાનું જ્ઞાન આપીએ છીએ, ત્યાર પછી થી આગળ ધીમે ધીમે વધીને નિશ્ચય જ્ઞાન અને ચારિત્ર જ્ઞાન માં જવાનું છે. તો કે છે કે એ શું છે, આગળ ધીમે ધીમે વધીને જવાનું છે તો એ છેલ્લું શું છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. અત્યારે જે આપણી બિલીક માં આવેલું છે એ પૂર્ણત્વ થાય છે ધીમે ધીમે. આ બીજ નો પુનમ થાય, જેમ બીજ પુનમ થાય દાડે દાડે, એ પુનમ નું બીજ નું ભેદ ને બરાબર. આ બીજ નો ચંદ્ર માં ઉગે છે, પૂનમ થશે પછી દાદા બરાબર. મારા સાહેબ મર્યાદા પછી, હા અમુક પ્રશ્નો કે છે ત્યાં જે ઉભા થાય એને મને બધા પૂછે એ આપને પૂછી લઉં કે છે એટલે મને સમજાવતા ફાવે એ કઈક શક્તિપાત ની વાત છે તો કે શક્તિપાત એ ભૌતિક સ્તર ની વાત છે કે આત્મિક આધ્યાત્મિક સ્તર ની આત્માને સ્તર ની વાત છે એ તો બંને વાત છે પણ શક્તિપાત શક્તિપાત જગત સમજ્યું જ નથી શક્તિપાત જાણે કહેવાય છે શક્તિપાત તો હમણે કોઈ મોટો વેગરો પાણીનો વેગરો હોય મોટો અને કુદાતો ના હોય તો માણસ પાછો જઈને કૂદવા ફરે ત્યારે હું કહું કે કૂદી જાય તો કૂદી જાય કહે આમ કુદાઈ ના એવી શક્તિ હોય તો કૂદી જાય એની પાસે શક્તિ અને શક્તિ પ્રાપ્ત થાય છે આ વસ્તુ શબ્દની પાસે હા અત્યારે આ સાથે ધ્રમચર્ય લેવા ફરે છે ને એ બધાને અમે શક્તિ મૂકીએ એ શક્તિપાત થાય કે આ શક્તિપાત અને આ જગત પર બીજા શક્તિપાત થાય એ શક્તિપાત ભૌતિક છે બધા ભક્તિ છે એ શક્તિપાત ખરી રીતે તો શક્તિપાત છે એ વસ્તુ નથી આ તો પેલાનો અમારે એમ લાગે મન શક્તિ પ્રાપ્ત થઈ ગઈ નિયમથી છે આ બધું કોઈ કોઈને આવતો નથી કે શું દેતો નથી પોતાની શક્તિ નું ઘર થાય છે શું થાય છે પોતાની શક્તિ નું ઉઘાડ થાય હા બસ આ જ્ઞાની મળવાથી શક્તિ નું ઉઘાડ થઈ જાય છે એટલે પેલાની મને એમ લાગે મને કશું નાચ્યું આ નહીં આ બધા નિર્બળ જ હતા ને અત્યારે કેટલા આનંદ નો છે એ જણ શક્તિ નાખી દાદા બેન નો પ્રશ્ન છે આજે પહેલી વાર આવ્યા છે કે આજે આપણે શુભ કર્મ કરીએ ને અશુભ કર્મ થાય આ શુભ કર્મ કરીએ તો કે અશુભ કર્મ અશુભ કર્મો છે તો ઓછા એનું ફળ ઓછું થઈ જાય કે પછી એનું ફળ મળે બંને નું ફળ મળે શું છે અશુભ નું ફળ ઓછું થઈ જાય ના અશુભ ફળ આપે શુભ નું શું આપે પછી ઓછું થતું થાય નહીં સરકાર ભગવાન તો કાયદો કેવો છે કે તમે આ જે શુભ કર્મ કર્યું એટલે 100 રૂપિયા દાન આપ્યા તો 100 રૂપિયા જમે કરે અને પાછા 5 રૂપિયા કોઈને ગાળ ભરી ઉતર્યા તમારે ખાતે ઉધારે 95 ના કરે તને 5 ઉધારે કરે ને 100 જમે કરે તો બહુ પાકા છે એ તો આ વાણિયા લોકો ફરી ફરી દુઃખ જ ના હોય ને એ તો જમે ઉધાર કરીને એમને જમે જ હોય આવી પડે પણ આ એમ તો પછી કોઈ મોકલી જાય જ નહીં પછી અહીંયા આગળ પૂર્ણ ને પૂર્ણ આખો દાડો હોય પછી કોણ જાય મળશે આ કાયદો જેવો છે કે હોય જમે કરે 5 ઉધારે કરે બાદબાકી નહીં કરવાની બાદબાકી કરવાની નહીં એટલે માણસને જે પણ જમે એટલો જમે કરી હોય તો અલભોગવું પડે તે પૂર્ણ ગમે નહીં પછી બહુ પૂર્ણ ભેગું થઈ ગયું 10-15 જમવાનું કરવાનું બધું લગન બગન ચાલતા ગમે નહીં કંટાળો આવે બહુ પૂર્ણમાંય કંટાળો આવે બહુ પાપમાંય કંટાળો આવે કારણ કે સાચું ચૂક નથી આ કલ્પેલું ચૂક છે કેવું છે કલ્પિત ચૂક છે સાચું ચૂક નો ધરાવો ના થાય સાચું ચૂક ધરાવો અભાવ ના થાય એ આત્માનું જે સાચું ચૂક છે એનો અભાવ ક્યારેય પણ ના થાય આ તો કલ્પિત ચૂક છે આજે મારા તો ભી થઈ આવે પુણે ધીમે ધીમે પછી પૂછવાનું જ ના હોય પૂછવાનું આજે તમે પૂછી પૂછી પણ હવે ફરી પૂછવાનો ભાવ ના કરવો શું કહ્યું કારણ કે બધી શંકા કરાય ઉભું આમ હશે કે થયું છે નિશંક આત્મા આપે શું પૂછવા જેવું છે હવે આજ્ઞા મળી લેવાનું ફક્ત કેવું આ નવા માણસ માટે બધું પૂછવાનું હોય જેને જ્ઞાન ના મળી શકે છે. આ તો આપડે પૂછવા પાર જ ના આવે અને ખરી રીતે બુદ્ધિ પાછી વધી જાય. બુદ્ધિ કાઢવાની છે, બુદ્ધિ ને અભૂત થવાનું છે. તેને બદલે પેલી બુદ્ધિ મય ડફો મારે કરે આવું હશે તેવું હશે. ના ના, એ શુદ્ધાત્મા જ છે. એને કહ્યું આવું કે તેવું બધું નહીં, શંકા ગઈ કે તમે કલ્યાણ થઈ ગયું તો આ બીજમાં પુણ્યમાં એની મેરેજ થયા કરે છે. હા, તમારે તો આજ્ઞામાં રહેવાનું. હવે અત્યારથી એમ પૂછીએ કે પુણ્યમ કેવું દેખાતો છે, અરે તમે થયા કે તમે જોતા જ ને ભગવાન એવા નથી બાદ કરતા નથી. જો બાદ કરતા લોકો વાણિયા લોકો બહુ ચોક્કસ બિલકુલ દુઃખ ના આવે. એકું છોકરો મરી જાય નહિ કે ચોરી મરી જાય નહિ, નોકર ચોરી ના કરે, કશું જ ના કરે, એનું મજા હોય. પુણ્ય સાથે ફરી વારે ને તો મોટરો માં મોત સ્ટોક કરવાની આપે, પછી એ જ મોટરો માં એક્સિડન્ટ કરાવે. પાપ ફરી વાર તારે, પાપ ફરી વાર તારે શું થાય? બધું ફરી વર્તી નહીં હશે, એટલો સામાન ફરી વર્તે નહીં હોય તો કદી ભરવાનું જે છે એ હિસાબ છે. એમાં કઈ ખબર નહીં. મોક્ષે જવું છે કે અહીં રહેવું છે? કેમ તું ઘેરે શું બેસે બેસ ભણ બેઠા જોડે બેહવાનું તારે કેમ ત્યાં બેહવાનું? તમે તમે પોતે જ નિર્બંધ છો? તમારું નામ નીરુબેન છે? પોતે કોણ છો? એક જીવ છું. જીવ તો જેને મરવાને ભો લાગે ને એ જન્મ જીવ કહેવાય. તો તમે જીવ નથી, એ તો અત્યારે તમે આમ સમજણ છે. જીવ એ છે તે આરોપિત ભાવ છે. તમે તો આત્મા છો, ક્યારે મરે નહીં એવો આત્મા છો. તમે ખબર પડે ને, પણ આત્માનું ઓળખાણ થયું નથી. હું કોણ છું ભાન થાય ને એટલે કેલા આવે બેન? તમને એનો આત્મા દેખાય છે? હે, દેખાય છે તમને તમારા આત્મા ને દેખાતો? હવે અહીંયા આવતા રહેજો, વખત ચકલો ગયો બધો દાડે. અશાંતિ બહુ રહે છે ના, પણ અહીંયા આગળ જ્ઞાન મળ્યા પછી શાંતિ અશાંતિ થાય જ નહીં. તમને કહ્યું નથી પેલા ને બેને? દસ 10 79 ખેતીભાઈ નરસિંહ ને ત્યાં વડાલા સવારે. જ્ઞાની પુરુષ એ ગ્રહસ્થ લિંગે નથી, ત્યાગી લિંગે નથી, એ લિંગ જ જુદી છે. ત્યાગીઓ ને નમસ્કાર કરવા યોગ્ય અને ગ્રહસ્થ ને નમસ્કાર કરવા. અલંગી કહેવાય છે, અલિંગી છે, બરોબર. અલંગી કોને કહેવાય? કે આ દેહ તે હું નથી, આ મન તે હું નથી, આ વાણી તે હું નથી, અલંગી કહેવાય. આ દેહ તે હું છું, પણ આ કપડા રસ્તા મારા નથી, આ સ્ત્રી મારી નથી, એ ત્યાગી થઈ ગઈ છે. ત્યાગી મળે ના કહીએ એને આપડે કચાઈમાં નાખીને આપીએ. આપણને પૂછે તો આપડે કહીએ, પૂછે નહીં તો અમે સાચું. એક જ ગામ ના બધા સમજણ સારી ગઈ, જુદા જુદા સ્ટેશન ઉપર જેને મુખ્ય જોયું હોય, સર્વ દુઃખી રહી થવું હોય, સર્વ દુઃખો થી રહી થવું હોય તો મોક્ષ જાય, બીજો કોઈ રસ્તો છે? આમાં દુઃખ ખરા ને દુઃખ ખરા નહીં, સંસારમાં છે. ઠીક છે, સંસારમાં દુઃખ જ છે, દુઃખ જ છે. આગળા આગળા કડા નોકર નોકર કપડા બી લઈને આવતો હોય ને, અંદર ટ્રે પડી ગઈ છે, મન ચેકમાં બી આમ આમ થયા કરે, તોડી નાખ્યા આપણે. એ ધંધો થાય મનમાં એમ થાય કે આ નોકરે છોડી નાખે, આપણે નોકરને પૂછી ક્યાં સુધી છોડી નાખે, તો સાહેબ મારે પોતાની ઈચ્છા થાય કોઈ દાદા, આ તો એવું બની ગયું. શું કે હું કઈ પગત હજાર હોય વિચાર, ચેતના મનમાં એમ થાય કે એને છોડી નાખે. મેં કીધું આપણા ગામ માટે આ બહુ સારો પુણ્યનો ઉદય આવી રહ્યો છે, અને મહારાજ સાહેબ નો ખૂબ જ ભાવ છે. દસ લાખ નો ફ્લેટ શું કે અને નહી તો દેવ નહી થાય તો હું ઉભો રહીશ તું જતો રહીશ કે ઉભો રહેવાનો ને અંતરાય તૂટે એટલે એકદમ ધંધો નફો પારો ઘણો આવે અંતરાય તૂટવા દે અંતરાય કટ પડેલો કચ્છી પદ એક બે બોલાવો પછી આપડે સત્સંગ કરીએ થોડી વાર કિનારો આવે નાના કિનારો આવે સાચો ગોમ્યો જોશે જોડે શું જોશે દાદા ગોમ્યો હોય તો કિનારો આવશે એટલે પછી દૂર થઈ જશે લાભ લેવાય તો લો ને આપડે નફો વધારશે નફો વધારશે આપડે જ્ઞાન અપેલું છે બીજા બીજા ના સગા વાળા આવે 25,000 માણસ કરું તો બહુ આમાં લાભો એ નહીં આતો પણ બધાના મતભેદ નહીં કોઈને 5-6 માણસ બેઠો હોય ને તો કોઈને મતભેદ ના થાય અને જગત માં જવા જુઓ તો 10 માણસ બેઠો તો મતભેદ તો આવી જાય અહીં મતભેદ નહીં આ વિજ્ઞાન એવું સુંદર છે કે મતભેદ જ નહીં કોઈને એક જ ભાવ કારણ ભગવાન પ્રેમ સ્વરૂપ છે શું છે આ પ્રેમ સ્વરૂપ પાછળ પ્રેમ બે જાતના આ જગત ના લોકો પ્રેમ કે છે ને પ્રેમ નથી એટલે વધે ને ઘટે વધે ઘટે એ પ્રેમ ના કહેવાય શું થાય મોહ છે કે છે મોહ આસક્તિ વધે ઘટે ગરીમાં વધી જાય પછી ઘટી જાય પછી સમજે ને આ પ્રેમ તો એનો એ જ રહે તમે ફૂલ ચડાવો તો એ જ પ્રેમ અને ગાળો ભળો તો એ જ પ્રેમ પ્રેમ થોડે નહીં જો આપણું મુક્તિ થાય આપણું એટલું કોઈ જગ્યાએ મુક્તિ થાય ગામમાં કોઈ ઘેર રહેશે કોઈ તમારે ત્યાં ઘેર બંધ ના સગાવાળા બીજા રહેશે ઘરમાં બરોબર નવો માલ લેવાનો આપડે ના લે તેને નભાઈ લેવાનો આપડી પણ માસ્ટર તેને આપી દેવાનું આપડે ના લે તો કસાઈ કરવાની જગ્યાએ કસાઈ ના થાય એ આત્મ પરિણામ. કેના પરિણામ? આત્મ પરિણામ. કસાઈ કરવાની જગ્યાએ કસાઈ ના થાય એ આત્મ પરિણામ. પરિણામ પોતાના હાથમાં આવી બધું જોઈ રહ્યું. પોતાનું પારખ ના હોય તો હજી ખોટું કઈ બેસી જાય. જયારે પારખ આવે તો પછી ના થાય. વ્યવહાર આપડા તાબામાં નથી, આપડા તાબામાં છે. આપડા તાબામાં છે ઉપર ફળ લેવું તે આપડા તાબામાં નથી. બીજ નાખવું એ તાબામાં છે. એટલે ભાવ કરવું આપડે ખરાબ થઈ જાય તો આપડે ભાવ સારો કરવો. મેં તો ભાઈ ને એમ વાત કરી કે આવા સારા ઊંચા હાથમાં ગયા જયપ્રકાશ નારાયણ નો. જયપ્રકાશ ગયા ને એમની વાત કરી. કોઈ કદર કરી નઈ એની. એમ કોઈ કદર કરી નઈ. કદરદાન તો રહ્યા જ નથી અત્યારે. અત્યારે કદરદાન બહુ રહ્યા લોકો નથી રહ્યા. સમજો તો આ બહુ અખંડ મળે બીજા બહુ મળે. ના એ તો પેલા સારું કરેલું હોય તો આ બહુ મળે. ના કરેલું તો આ બહુ મસી મળે. આ બહુ સારું કરેલું હોય તો મળે. ભાવના સારી કરી હોય તો બહુ મળે. આ તો ફળ મળે. આ બહુ મળે. પણ તમે દાદા આ લોકો વાક્ય કેમ કે છે કે બધો એનો જ ભોગવવાનું છે. આ ભોગવાનો એનો જ છે. ભોગવવાનો એનો જ છે. પણ તે આ જગત ને ભાષાનું આ લૌકિક ભાષાનું લૌકિક ભાષા એટલે આનો શું અર્થ થાય કે માણસે ગયા અવતાર કયું બંધેલું તો અહંકારનું માનનું એવું કર્મ બંધેલું. આ અવતારમાં સાથે એના બધા બિલ્ડિંગ હોય એ બધું બધું બંધાતું હોય તો પછી આમ માની થઈ જાય. તો પણ તે કર્મ બંધેલું તે લીધે માની થાય. ત્યાંથી માની થાય છે પૂર્વના કર્મ ને લીધે. કર્મ હિસાબે માની થાય છે. હવે માની થયો તેને જગત ના લોકો શું કરે કર્મ બધે આવું માન કરે કર્મ બધે. જગત ના લોકો અને કર્મ કે ભગવાન ની પાસે પેલું કર્મ છે. એટલે માન ના કરવું હોય તો કરવું જ પડે. થઈ જ જાય. તમે સમજે ને. અને અત્યારે જે કર્મ ભોગવે છે એને કર્મ માની એમ ન હોય. હવે આ જે માન છે ને તેને અહીંના લોકો શું કરે આ શોધ કરે છે. આ માન કરે છે. અહંકાર કરે છે. હવે એનું ફળ એનું અહીં જ ભોગવવું પડે. જે માન કહ્યું તેનું ફળ એનું અહીં જ ભોગવવું પડે. પછી આ લોકો કીર્તિ ફેલાય એટલે બધું આમ જગ્યા ખરાય એટલે બધું ભોગવવું પડે. સમજે ને. અને આ માન કહ્યું તે વખતે જો મનમાં એમ હોય કે આ ખોટું થઈ રહ્યું છે આવું ના હોવું જોઈએ આમ આપણે નિર્માની થવાની જરૂર છે. એવા ભાવ હોય તો આવતું ભાવ પછી નિર્માની થાય. આખું સાયન્સ જ વિજ્ઞાન સમજવા જેવું છે. આ વિતરાગોનું વિજ્ઞાન બહુ પુણ્ય છે. શું નામ આપનું છે એમનું નામ? હું તો અરુણ કેવડાવું છું મારી જાતને. હું તો મારી જાતે અરુણ કરાવું છું. અરુણ અરુણ કહેવાવું છું. હા પણ તમે ખરેખર કોણ છો? અરુણ ભાઈ તમારું નામ છે. બસ એ આપણું નામ એ આપણે પોતે આપણું નામ એ આપણે એવું છે ને. મારું નામ એટલે માય ને એમ કહેવાય. અને પોતે એટલે નેમ ને પોતે ના ગણાય. પછી આય અને માય એક ના હોય. ખોટું કરે શું કરી રાજી થાય. મેં આવું કર્યું ને આવું કરવા જેવું જ છે. એ વસ્તુ ખલાસ થઈ ગયો. તમને ખોટું થયા પર રાજી થયો છે કે તમને ભાવ ફરી જાય છે? ભાવ ફરી જાય છે દાદા. રાજી થયા નહીં બધાડે? હવે સવાર તો નથી. રાજી થાય તો મજબૂત થઈ જાય. પછી વિકાસિત થઈ જાય. એટલું ભોગવે જ ચીરગો થાય. સંયમ પરિણામ. તો કે કશું કહ્યું કે આ પુષ્પાબેન અમારું બધું બગાડ્યું આ બધું વગેરે, તમને મનમાં એના તરફ દુષ્ટ ભાવ ના થાય, રોગેદાર ના થાય, એના તરફ તમને સવાય સંયમ પરિણામ ઉભું થાય. હવે એમાં એ પૈસા ને છે ખાલી ગયો, આપડા કર્મના ઉદય હતા એ નિમિત્ત મળી ગયો. આ તો અત્યારે આપડા કર્મના ઉદય આપડે જ ભોગવવાના, એ જયારે ભોગવશે ત્યારે આપ્યું, એને એનો કર્મ ઉદય હવે આવશે. જોગ મળ્યો તો કામ કરી દેવાનું, જોગ ના મળ્યો તો પછી આ જ કર્યા કરવાથી ભલે માથા પડે. જોગ મળ્યો તો કામ, જોગ મળ્યો તો એ ફૂલ ઉડી ગુમાવી, અને જોગ ના મળે તો દહીં માં દૂધ માં બે પગ રાખવામાં આવી દો નહીં. એવા વિજ્ઞાન ત્યાં પેલું આ છોડવું પડે, એક છોડે તો બીજું થાય એવું હતું. મારા વાસ્તે તમારે ઓછું કરવું પડે, ધંધામાં વધુ ધ્યાન લાગે એવું કરવું પડશે. મારા માટે ઓછું કરવું પડશે, દાદા ને રિલેટિવ હોય છે, ડ્રામેટિક છે બધું, ડ્રામેટિક ને આપડે સાચું માની. શું નામ આપનું? નગીનભાઈ. હું નગીનભાઈ છું, એવું તમે જાણો છો ને? ખરેખર નગીનભાઈ છો? ખરેખર કોણ છે? ખરેખર આત્મા તો જુદો છે. હા, પણ આત્મા છે તમે, પણ નગીનભાઈ ને નગીનભાઈ આ મારું બગાડ્યું એમ કે તો તમે એની તપાસ લઈ લો, સ્વીકારો માટે તમે નગીનભાઈ છો. જો તમે આત્મા હોય તમે સ્વીકારો નહીં, બંને ટપાલ જુદી જ હોય ને, એટલે આત્મા થઈ જાય ખરો. અહીં આવ્યા બધા આત્મા થઈ ગયા, બધા સાથે છે. આ જગત કઈ રીતે ચાલશે, કોણ ચલાવશે, આપણે આપણે ચલાવીએ છીએ, નહીં આપણે નહીં ચલાવતા, ત્યારે ભગવાન ચલાવશે કે ના ભગવાન એ નવરા નથી આવ્યા. આ તો કુદરતી નેચર ગયા, આ મગજ જી માત્ર ને જાડ નહીં મગજ છે, એ મગજ મારી ત્યાં જગત ચાલી રહી છે. અચાનક ચાલી મગજ ના તંત્ર ને માફતું છે, અમે ભગવાન કદું કરવું પડતું નથી, એટલે સાયન્ટિફિક સર્કમ છે, એવિડન્સ છે. તો મગજ ના તંત્રો ક્યારે બીજા બીજા સંજોગ જગા થાય તંત્રો મેં છે. બધું ફિટ થઈ જાય, બધું ફિટ થઈ જાય, અને ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. રિયાલિટી પરમાનન્ટ. જવાનું ચકાનું જોખમ પડી જાય. જ્ઞાન મળ્યા પછી લાઈટ થાય એટલે બધા દોષો દેખાય, શું થાય? લાઈટ થાય ને એટલે દોષો બધા દેખાય, પેલા દોષ દેખાય જ નહીં, અંધારું હોય કારણ કે દેખાય નહીં, એ અંધારું હોય ત્યારે ખબર જ નહીં પડે કારણ કે દુરા બતાય છે, દુરામાં ખબર છે એવી જ ખબર પડે. દેખાય. લેવા દેવા નહીં, એવું એવું તો પછી એ મને ઉદ્ધવ ગતિ જો તમે નક્કી કર્યું ઉદ્ધવ ગતિ છે તો પછી અભવ્યો જાય જ, એમાં સ્વાલ જ જવું પડે. હા સીધી વાત છે, લોજિક છે. ભગવાને જુદી દ્રષ્ટિ કરી મનુષ્યો છે, બીજા જીવોને તો આપણે અમે ગણ્યા જ નથી, બીજા જીવોને તો અમે ગણ્યા જ નથી મોક્ષ માટે પાત્ર. હા પણ પાત્ર કયા? આ દુર્ભવ્ય ને અમે ગણ્યા, એ આપણે જે ફોરેન ના બધા માણસો છે ને એ ભગ્ય જ ગણ્યા છે. હા અભવ્ય જો એટલે ઘણા કાળો પછી ઘણા કાળો નથી અત્યારે અહીંયા પાત્ર આફ્રિકાના જંગલી ક્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે.